સ્વચ્છ બુદ્ધિ વાળા માણસો આત્મા ઉર્ધવ છે એમ બોલાય નઈ. ના આખો પ્રૂફ હશે કોને અભવ્ય કરવાનું, કોને ભવ્ય કરાય, કોને આત્મી સાબારી વાત. જો આત્મા એનો સ્વભાવ થી ઉર્ધવ ગામી કોને અભવ્ય કરવા, કોઈ કોઈ જતા રહ્યો છે. અભવ્ય તમે ખુબ કહેતો હશે તારે ને જે કે અભવ્ય અભવ્ય દૂર ભવ્ય કર્યું ને એની પાછળનો ભાગ છે. આગળ કેટલું કહેવાય, અતિ દૂર અતિ દૂર એવું બોલાય ને. એટલા ભાવ્ય પૂછે છે ને, હું અભિવય અભવ્ય કે ભવ્ય એ પૂછે છે ને. અહંકાર હોય છે અને એ અહંકાર કરીને હું કરું છું. શું નામ છે? કુંવરજીભાઈ. હું કુંવરજીભાઈ છું અને હું મેં કર્યું એટલે તમને કર્મ બંધ થઈ સીધું આત્માર પામી જાય, પછી સંપૂર્ણ જાગૃતિ ઉત્પન્ન થાય. આ સંપૂર્ણ જાગૃતિ નો માર્ગ છે, સંપૂર્ણ જાગૃતિ. આ અવેરનેસ નથી, અવેરનેસ ની ઉપર અવેરનેસ હોય. અવેરનેસ ની ઉપર અવેરનેસ હોય અને અલર્ટનેસ ની આગળ એક્ઝેક્ટનેસ હોય. આ એક્ઝેક્ટનેસ છે, આ એક્ઝેક્ટનેસ છે. કૃષ્ણમૂર્તિ અવેરનેસ કે છે એ ફોરેન ના લોકોને કામ ની છે. આપણા ઇન્ડિયા માં તો બધા અવેરનેસ અવેરનેસ થઈ ગયેલા તો જેમાં તેમ કે તે અને આ એક્ઝેક્ટનેસ છે. એટલે પછી કઈ જાણે બધી બધી બધા વ્યૂપોઈન્ટ થી સરખું જોઈ શકે. અવેરનેસ પછી અવેરનેસ આ સંસારી દ્રષ્ટિ કોનું નામ કહેવાય કે જે દ્રષ્ટિ દ્રશ્ય માં પડે. શું પડે? જે દ્રષ્ટિ દ્રશ્યો ને જુએ, દ્રશ્યો ને સહજ સમાધિ. હા, સહજ સમાધિ નો માર્ગ છે. એક્ઝેક્ટનેસ નો અર્થ જ સહજ સમાધિ. બધા તાણા ખુલી જાય. વીજળી ના ચમકાર માં કોરવી ગમો, વીજળી ના ચમકાર માં કોરવી ગમો. વીજળી ના ચમકારા માં પોરવેલો મોતી, વીજળી ના ચમકારા માં પોરવેલો મોતી. વિના પ્રયાસે સમાધિ રે એનું નામ સહજ સમાધિ કહેવાય. વિના પ્રયાસે સમાધિ રહે છે. બધાને મોઢા પર આનંદ દેખાય, મુક્ત લાગે. આ ટોળું જ જુદા બધા ખુશ થઈ જાય. આનંદ આવી ગયો. આનંદ આવી ગયો. ઓમ રેમ બાજુમાં નાળા દે નચવે સુરતા અખંડ એ રંગપુરે રાષ્ટ્ર લીલાના નાવલિયાના ઢંગ ઢંગ ઢંગ ગિરીના રસિક વાગે ગંભીર ઘન ગંભીર ઘન મારી જોડે ફરજ કરે પણ કદી પામતા નથી, લાભ થતો નથી તમને, કારણ કે એનું કદું અર્થ જ નહીં, મિનિંગ લેસ છે. આપડે ફોરિન માં જાય નઈ તો ફોરિન માં લોકો લાભ મળે. આ લોકો કેવા કેવાય, આ લોકો ફોરેન ફોરેન ના લોકો સાહજિક કહેવાય છે. નિરંતર મનુષ્ય માત્ર બલતરા માં જ હોય, ફર્યા કરે પછી નહીં હોળી માં ફર્યા કરે તો વાંધો નહીં, પણ આ ડેવલપ થયેલા લોક ના માટે લાયક થયેલા છે. હા, હિન્દુસ્તાન ના લોક ના માટે લાયક થયેલા છે, ફોરેન વાળા લાયક નહીં. એ તમે જે બધા જ્યાં જ્યાં ગયા ને, તમે જ્યાં જ્યાં ગયા બધાની માન્યતા લૌકિક છે. હું બધે સહજ ગયો છું, પ્રયત્ન નહીં, પણ એ બધાની માન્યતા લૌકિક છે. કેવી છે? અને આ અલૌકિક માન્યતા છે. અલૌકિક માન્યતા કોને કહેવાય? લૌકિક. કે ગોડ ઇઝ ક્રિએટર, એ લૌકિક માન્યતા છે. એ લૌકિક માન્યતા છે. ગોડ ઇઝ ક્રિએટર, ગોડ ઇઝ ઓબ્ઝર્વર. નહીં, એટલે ફોરેન ના સાયન્ટિસ્ટ મને પૂછે છે કે ગોડ ક્રિએટર છે, ખોટી વાત છે? તાર મારે કેવું પડશે, ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તો એ પૂછે છે ફેક્ટ શું છે? મારે કેવું છે, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. હા, સાયન્ટિફિક એ પૂછે છે કે ભગવાન છે કે નહીં. સર મારે કેવું પડશે, તમને કેવા લાગે છે? અમને ઉપર લાગે છે, ખોટી વાત છે. ઉપર તો આકાશ છે ખાલી, કોઈ બાપો ઉપર નથી. હું બધે ધ્યાયો. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન, નોટ ઇન ક્રિએશન. તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએટર ઘણા છે, બધાની મારી ભગવાન બેઠેલા છે. નોટ ઇન ક્રિએશન, નોટ ઇન ક્રિએશન, નોટ ઇન ક્રિએશન. એટલે આ બધું લૌકિક જાણેલું છે. લોકો બધા ભગવાન ને માનવા વાળા છે, બધા ભગવાન ના બનાવી છે, માનવા વાળા છે. ખબર પડે ને? કારણ કે સમજાયેલી વસ્તુ નથી. અહીં તો ભગવાન, ભગવાન આવું કશું કર્યું જ નથી. આ તમે કરતા હોય અને ભગવાન કરતા, બે હાથે કરતા હોય, કોતો તમે કરતા, કોતો એ કરતા. ખબર પડે ને? એમાં એ કરતા નથી, તમે કરતા નથી. આ તમારી ભ્રાંતિ, ભ્રાંત રહે છે. ભગવાન કહે છે અસલ વસ્તુ નો ફોટો છે. જયારે અસલ વસ્તુ આવે, ઓમ પ્રણવ પરોક્ષ છે. પરોક્ષ પ્રત્યક્ષ નું ફળ બહુ આવે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. In real viewpoint, you can go further. With real viewpoint, we could go further. અને આ બધા રિલેટિવ વ્યૂપોઈન્ટ છે એટલે અહીંયા તમને જુદું લાગે છે, તમને દેખાય છે, તમને પરીક્ષા છે ને, આપ પીધો બધાને. એટલે એમને કઈ જીવડો દેખાતા નથી, પછી એમને શંકા ના પડે ને ભાઈ જીવ વધાય છે એવું ખબર ના પડે ને, પડે ખબર શું કે તમને ખબર પડે ને, જેને જેટલું અગવાનું થાય ને એટલા જીવ દેખાતા જાય, દોષ દેખાતા જાય. આપડે લાઈટ જેમ જેમ વધે છે તેમ તેમ બધા દોષ દેખાતા રહે, લોકો દોષ જ નહીં દેખાતા. એટલે આ લાઈટ જેવું છે ભગવાન, પણ આવું લાઈટ નથી, એ પ્રકાશ મેં જોયેલો છે, તે પ્રકાશ છે. આ પ્રકાશ તો ભીજ થી અંતરાય, આ ભીજ આવે ને તે અંતરાય, પેલો પ્રકાશ ભીજ થી અંતરાય એવો નથી, ફક્ત આ પૂજલ થી જ અંતરાય એવો છે. આ પૂજલ જ એવું છે કે જેનાથી અંતરાય, વચ્ચે ડુંગર હોય તો અંતરાય નહીં. આ પૂજલ છે, મિત્ર ચેતન છે, મિત્ર ચેતન એટલે હા, જો ઘર હોય તો દેખાશ, આ મિત્ર ચેતન છે, શું છે એમાં મિત્ર ચેતન છે, મિત્ર ચેતન છે. તમારું મનમાં વિચાર આવ્યા અને પ્રકાશ હશે વાંધાની ખાડી જાય તો ગંદવારો થાય. આ મટર નો ગંદવારો છે તો મટર નો પ્રકાશ ગંદવારો થાય કરો ના, કાદવ વાળો થાય તો આત્મા નો પ્રકાશ કેવો હશે? કશું કોઈ વાર લેપા જ ના કરે, અસંગ જ રહે, કશું અડે જ નહીં, ચોટે જ નહીં, દામજી કે પ્રકાશ ની ખબર હોય. આ મોટર નો પ્રકાશ વાંધાની ખાડી માં જાય, આપડી ગાડી નો પ્રકાશ, એ પ્રકાશ ને છે ગંદે અડે ના અડે, અને કાદવ તો અડે ને, પણ આ પ્રકાશ કાદવ ને અડે, પણ કાદવ એને અડે નહીં. પ્રકાશ કાદવ ને અડે, કાદવ એને અડે નહીં, મોટર નો પ્રકાશ આવો છે તો આત્મા નો પ્રકાશ કેવો હશે? તેથી નિરંતર નિર્લેપ જ હોય છે. આ તો બધાને ભ્રાંતિ છે કે આત્મા ને આત્મા એ કર્મ બન્યો, તો એને સમજ જ નહીં પડે. ભગવાન નું કહેવાનું શું છે કે વ્યવહાર થી કરતા છે આત્મા, શાથી છે વ્યવહાર થી કરતા છે, ખરી રીતે કરતા. સર ભગવાન ખરી રીતે કરતા નહીં, તારે ખરી એવું જ ખરે ખરું બોલો ને, સગના ખરી રીતે કરતા રે નથી એમ કહીશું નહીં, તો આ જગતમાં બધું ડેવલપમેન્ટ સરખું નથી કે છે. તો કેટલાક અહંકાર કરતા છે, અહંકાર કરતા છે, કેવું છે અહંકાર કરતા, હા, માટે આ ખરી રીતે કરતા નથી, ફક્ત આ વ્યવહાર પૂરતા જ કરતા છે. શું છે વ્યવહાર પૂરતા? અરે તમે વ્યવહાર પૂરતા જ દામજી બેસો, ચરા પૂરતા. હવે ખરી રીતે વ્યવહારમાં છે કેટલો? તમે દામજી ભી, તમને પૂછે કોણ છો તમે, તો દામજી ભી બોલો. પણ તે તમારે દામજી ભી તમારા તમારી બિલીફમાં ના હોય. શું નામ હોય? બિલીફમાં ના. શું નામ તમારું? શું નામ? શશિકાંતભાઈ. શશિકાંતભાઈ હતા? શશિકાંતભાઈ તો બોલો, તમે કોઈ પૂછે કોણ છો, તમે શશિકાંત બોલો, તો તમારી પણ બિલીફ ના હોય હું શશિકાંત છું. અને આ જગત ના લોકો ને તો બિલીફ હોય એ હોય, અને આમ શબ્દ માં એ હોય, તમે જોયું ને? એટલે આ બિલીફ ગયું એટલે વ્યવહાર થી કરતા રહ્યા, ફક્ત નાટક, ખાલી નાટક વ્યવહાર થી કરતા એટલે નાચી ઉપર. પણ એ તો આપડે ખબર પડે, મારાથી કોઈ માણસ ને ધક્કો વાગ્યો આવશે છે, અને એ પડી ગયો બિચારો, એને વાગ્યું, તાર લોકો મને પૂછે કાકા તમે ધક્કો શું કા માર્યો, હું તો દાદા ભગવાન છું, ચાલે નઈ, મારે કેવું પડે કે બે ત્રણ બાર ધક્કો લાગ્યો છે અને હું તમારી માફી માંગી લઉં છું, કરું છે તો હોર પ્યા દેવા અને એને દવા કરાવવા દે, એમ વ્યવહાર થી બોલવું પડે ને, તો એમ ના ચાલે કે હું આત્મા છું એવું ચાલે નઈ, ચાલે કે વ્યવહાર થી ચાલવું કરતા પણ કેવું પડશે છે. પણ દ્રષ્ટિબિંદુ દરેક બધું જુદું જુદું છે, જુદું પડી જાય, 150 ડિગ્રી વાળા તમારે કહો છો ખોટું છે ને આ, એટલે આપડે એને કહીએ 150 વાળા 150 પર જાઓ, 150 વાળા 150 પર આવો તો બે કબૂલ થઈ જાય, વિઝન છે આ. જયારે 360 ડિગ્રી નું વિઝન પૂરું થાય અને ધ્યાન આવે ત્યારે આ જગત નું બધું યથાર્થ છે એમ ધરી શકે, ધરી શકે નહીં. જેને બધી રેડિયો સરખી છે, બધી રેડિયો સરખી છે, શું છે 360 ડિગ્રી સરખી છે, અને કોઈ જોડે મતભેદ જ ના હોય, મહાવીર હતા ને, મહાવીર એવા હતા ને, કોઈ જોડે મતભેદ જ ના હોય, કોઈ માણસ જોડે મતભેદ ના હોય, ગાર મળે તેની જોડે મતભેદ નહીં, ગમ્યું કાપે તેની જોડે મતભેદ નહીં, નમે પ્રિયા, મને કોઈ દુશ્મન નથી, મને કોઈ પ્રિય, હા બસ મને દુશ્મન નહીં, એમની દ્રષ્ટિ નિર્બળ થઈ ગયેલી હોય, મારાથી હોય મારી બોલાય નહીં, કાયદો નથી, અહીં કાયદો નથી, અહીં નો લો, લો નિશ્ચય ગુણ માં જે વિચરતા હોય, નિશ્ચય ગુણ માં જે વિચરતા હોય એને કોઈ નિષેધ નથી કે કોઈ એને ધર્મ નથી, આનંદ મળ્યો, હવે એ આનંદ ને ટકાવી રાખવો, આ આનંદ ટકી શકે નહી, આ જે તમે મળ્યો આનંદ ત્રણ પ્રકારના આનંદ એક બુદ્ધિથી આનંદ થાય, બુદ્ધિથી મનનું સમાધાન થાય ત્યારે આનંદ થાય, મનને આનંદ થાય છે, શેને આનંદ થાય છે, મનને આનંદ થાય છે બુદ્ધિના સમાધાનથી, બીજું આત્માના સમાધાનથી, એટલે તમારો આત્મા જાગૃત થાય તેનો આનંદ ઉત્પન્ન થાય, પણ તે આત્મા જાગૃત થયેલો તે પાછો રહે નહીં, પાછું ઉપર આવરણ આવી જાય, પછી તમે ઉઠો એટલે આવરણ આવી જશે, એટલે આનંદ તૂટી જાય પછી. એટલે અમે જયારે એને દ્રષ્ટિ આપીએ ત્યાર પછી નિરાવરણ થાય, પછી કાયમ આનંદ રહે, કાયમ એ પછી નાનું જાય નહીં, નિરાવરણ થાય. શંકા પડે બહાર આગળ લાઈટ હોય ત્યારે શંકા પડે, દીવડા ઉપર હો આટલા બધા દીવડા પડે તમે ગાડી અથડાઈ થી મારી પડી જાય ત્યારે શંકા પડે. એ લોકો લાઈટ નાદે નથી તે શંકા જ ના પડે, એમને શંકા ના પડે. આજે અંદર નું લાઈટ જોઈએ તે નથી, બાજુ લાઈટ છે અંદર નું લાઈટ જોઈએ તે નથી. એ લોકો શુક્રવારે માસ ખાતા નથી, હું ત્યાં હીરો ગયો એ મશ્કરી કરતા હતા મારી, તો મેં કહ્યું તમે શુક્રવારે માસ કોણ નથી ખાતા, એમને એવું નથી કે અમારું ખરું છે એવું નથી કે અહીં વાળા એવું બોલે અમારું ખરું છે, એ કે છે અમારા અખતરા માં છે એવું કે બોલે. એ લોકો દાદા ખુલ્લા છે, એ લોકો ખુલ્લા છે, સાહજિક છે, સાહજિક છે એટલે એમને વિકલ્પી આવડતું જ નથી, ત્યાં વિકલ્પી આવડતું નથી ને આ લોકો વિકલ્પી સિવાય સાહજિક તો બધા છે જ નથી, એની ભાઈ પાસે સાહજિક નહીં થયો, બૈરી પાસે સાહજિક થયેલો નથી. આ હિન્દુસ્તાન જુદું જુદું રાખે, કારણ કે ક્રોધ માન માયા લોભ ડેવલપ થઈને આ હિન્દુસ્તાન ને કેવડા મોટા ડેવલપ થયેલા. હાથ પેઢી સુધી નો લોભ જોતા હતા આપડે કહી ગયા, મારી હાથ પેઢી સુધી નું સુખી થાય એવા જોતા હતા, કેટલો લોભ છે આ લોકો. અને એ લોકોને ત્યાં વિલિયમ 18 નો થયો એટલે એ કપલ તો આપડા લોકો હાથ પેઢી સુધી છોડે નહીં, કેટલો બધો લોભ અને માન કેટલું. એ લોકો ને એવું તેવું નહીં, અને એમને ક્રોધ માન મારા લોકો છે નહીં, એમને તો ઉગતા છે તું આપડા આવડા, અને આપડે તો મોટા 20 ફૂટ ના ઝાડ થઈ ગયા છે. મોટા થાય એટલે જો બળાપો ઉભો થાય, જો બળાપો ઉભો થાય અને એ બળાપો પછી એમ નક્કી કરે બસ હવે નથી આવે ભૂલો, આપડે હવે કઈ આપડે ગામ ચાલો કે છે એટલે ગામ જવાની તૈયારી કરે થાય, એ ભાઈ વાળા ગામ જવાની તૈયારી ના કરે, એમને ફક્ત મોખંડ બખંડ ના મળે તારે જરાક બુજાય, મોખંડ ના મળ્યું હોય દૂધ ના મળ્યું ત્યારે મૂજાવણ થઈ જાય, અને આપડે મોખંડ ના મળ્યું 12 મહિના સુધી ના મળી નીકળે છે. દાદા મળ્યા પછી આ છે ને આપડે 20 ફૂટ ના હોય જલ્દી 40 ફૂટ તો થાય ખરા, દાદા પોતે લઘુત્તમ થયા ને લઘુત્તમ પડી જાય બધા, એટલા નીકળવાના એટલું વધારે ના નીકળે, એની હાઈટ એટલી વધારે ના પડે, જે હાઈટ ડિસાઇડ થયેલી જેટલી નીકળે અને નીકળે તે નિર્જીવ છે પાછા, એ ક્રોધ માન માયા લોક જગત આખા ના સજીવ છે, આ નિર્જીવ છે, અમારી હું પણ કાઢી દીધેલું છે. બાળે તો છે, હું પણ કાઢી દેલું છે, પણ બળતરા તો રહે છે. એ તો અધંભો કરે છે, બળતરા ના રહે, સફોકેશન કરે. બળતરા વસ્તુ જુદી છે ને સફોકેશન વસ્તુ જુદી છે. બળતરા ના થાય, સફોકેશન થાય, ખાલી ગુમરા માં. અરે બોલવાનું તમે બોલાતું નથી. આ લોકો ને એટલી બધી શેરી ઉતરી ગઈ છે, બોલવું હોય નહીં તો બોલાય નહીં, બોલવું હોય પણ આમ નતો ખેંચાઈ જાય. વધારે વધારે કોને હોય? સરળ માણસ, સરળ માણસ, સરળ માણસ આપી પણ જંગલીઓ ને વધારે વધારે કીર્તા, વધારે વધારે સંસદ કોણ? ઇન્ડિયન એક્સ્ટ્રા વાળી નહીં સંસદ, ઇન્ડિયન આફ્રિકન સ્થિરતા વાળા. અને આ ભાઈ વાળો બેઠા હોય ને, વિલિયમ નેની ભાઈ, વિલિયમ નેની ભાઈ બેઠી હોય ને એ બાંકડા પર બેઠા હોય ને, અને આપણે પાસે જયા કરતા હોય તો જરા મૂર્તિ હોય એ તો હાલે જ નહીં. પંદર ઇન્ચી સુધી તો હાલે જ નહીં. અને આપણું સંસાર આખો હવે એક માણસ મને લખાણ તો કરતો હતો કે છે આ લોકો કેટલા મજબૂત છે, કેટલા ભીમ છે. ભીમ હોય તો જંગલીના ભાઈ છે, પેલા જંગલી વધારે સીર છે, આ બધા સીર છે. એના કરતા આપણે ચર્ચર થઈ ગયા, એ ચર્ચર ભોળા થયા જેટલો ડેવલપમેન્ટ છે. શું છે? જેટલી ચર્ચર થાય એટલું ડેવલપમેન્ટ. આ હિસાબ તમારે કાઢી લો. જેટલી ચંચળ થાય અને તમારા કરતા જઈને બહુ ચંચળ. ચિંતા અને ચંચળતા ઉપર હિસાબ કાઢીએ. આફ્રિકન ની જે ચિંતા છે એ જ્ઞાની ના હોય. એટલે સાચી જડતા છે, અને આપણે ચેતન થયા પછી જડતા લાવવી જોઈએ છે. ચેતન થઈ બળતરા ઉભી થાય તેમ તેમ સ્થિર કરતા જે ઈચ્છા ઓછી થતી જાય એમ જળ જળ થતું જાય, જેની ઈચ્છા ઓછી તેમ જળ થતું જાય. શું થયું? જેની ઈચ્છા ઓછી તેમ શું થતું જાય? અને ઈચ્છા વધે તો હતી બહુ ચેતન રાતે ઊંઘે. કેટલા જૈનો પૂછ્યો કેટલા ઊંઘો છે રાતે? રામ તારી માયા રસ્તો નથી. અરે કઈ દેશ સાહેબ રસ્તો ફરી કાઢો ત્યારે મહારાજ મળે અમને મહારાજ બતાવે કે આમ ચાલો વિતરાગ ના માર્ગે એ હજી સુધી થઈ ગયા છે. પછી એમના ભાગે ચાલે આફ્રિકન જંગલી જંગલી અને ચંચળ ની એન્ડ કોને કહો છો? એટલે આ સંપૂર્ણ ચંચળ થયા પછી એનો સ્થિર થાય. તો એટલે જ્ઞાની પુરુષ બાળક જે હોય છે, બાળક ને જ્ઞાની પુરુષ સરખા નથી. બાળક અજ્ઞાનતા થી નિર્દોષ છે, જ્ઞાની પુરુષ જ્ઞાન થી નિર્દોષ છે. એટલે જ્ઞાની પુરુષ બાળક જેવા હોય, એમને મારી પાસે દોઢ બે વર્ષના છોકરા મારી જોડે રમે અને તમારાથી ભડકે, એના બાપથી ભડકે, પાઠ કર્યા કરે ને, અને તે કઈ આપવા નથી કે તમે સમજી જાય તમે તો વેપાર માં જાઓ ઘર માં પડતું હોય, ઘર માં જાઓ ત્યાં વેપાર માં પડતું હોય. ઢોકળું ખાયા કરે પછી પછી બાઈ પૂછે શું આ જમ્યા, મને કશું ખબર નથી ચારા પછી હતા તે ઉપયોગ જ નથી ને, એ તો ગયું છે અને સીટ એબસેન્ટ માટે ના છે. આ વકીલો તો રોજ થાય છે, જમતા જમતા ત્રણ કોર્ટ પર પહોંચી ગયા પછી પાછું હું શીખવાડું છું તારે શીખવણ આવે છે. આ શીખતા ને ચચકડતા તમે વાત નીકળી ને, એ કઈ મને કઈ નવાજ નથી આ વાત કરવાની, આ નીકળ્યું ને આ ભેગા થયા તેના પછી વાત નીકળી. આ તમને ખાતરી છે કે શીખતા આ છે ચચકડતા તપાસે એ બધું સુધી વાત છે. તમને હિંસક વસ્તુ હિંસક અત્યારે નહીં દેખાડતા ને, હિંસક તો હારો દાદા, હિંસક અત્યારે દેખાડે તો તમે ભાગી જાવ, ભાગી જાવ ને એનું કામ થાય. એટલે અત્યારે બધા આ બુદ્ધિશાળી લોકો, હવે તો જૈનો બુદ્ધિશાળી છે, બીજા વૈષ્ણવ બધા બુદ્ધિશાળી છે, ત્યાં આ બહુ ભણતર ભણતર ને બધું એ થયું, ત્યાં પછી બુદ્ધિ ડેવલપ થવા મળી, ભલે વિપરીત બુદ્ધિ થઈ છે પણ વિચાર નસીબ થઈ ગયા છે. એટલે હવે તો આ લોકો અને બુદ્ધિ ની હિંસા એટલી બધી કરે છે, અને બુદ્ધિ ની જે હિંસા કરશે એમાં પુસ્તક માં લખ્યું છે કે બુદ્ધિ ની જે હિંસા કરશે ત્યારે પહેલી નર્ક ને બીજી નર્ક લોવામાં કારણે રિઝર્વેશન થઈ ગયું છે. અત્યારની હિંસા કરશે વાંધો નહીં, અત્યારથી હિંસા કરી હોય ને તે તો એના એક અવતાર ભોગવવું પડે. આ બુદ્ધિ ની હિંસા બહુ મોટું, બુદ્ધિ તો શું છે, એ લાઈટ છે. લાઈટ એટલે આપણે અંધારામાં છે તે કોઈ જગ્યાએ ખાડાખબડી હોય અને આપણી પાસે ફાનસ હોય તો આપણે લાઈટ પાછળ કોઈ પાસે ના હોય તો આપણે ધરવું જોઈએ કે ના ધરવું જોઈએ? તેના માટે એવું આ બુદ્ધિ એક લાઈટ છે. પછી એ તો આમાં માણસ ઓછી બુદ્ધિ વાળા, આપડે આ લાઈટ ધરવાનું, એનો દુરુપયોગ નહીં કરી લેવાનો. આ તો હિંસા કરી એના બુદ્ધિ થી મારે આ લોકો બુદ્ધિ ઓછી, બધા બુદ્ધિ વાળા ઓછી બુદ્ધિ વાળા મારી ઇન્ટ્રોકી પાડી દે. આ બોસ જરા વધારે બુદ્ધિશાળી હોય ને તો નીચે કામ કરતા જઈ ગયા છે, કામ કરે શું બેઠે છે. બુદ્ધિ ચાલે નહીં, બુદ્ધિ ચાલે. જ્યાં ડબડું દેખાડે ને તો બુદ્ધિ બુદ્ધિ બંધ. કીર્તન કરેલા સમજી ગયે ને, ક્યાં ચિંતા હોય આપડી કરો. પહેલી અંદર ચિંતા એ ફર્સ્ટ ડેવલપમેન્ટ છે મનુષ્યનું, અને આપણું લાસ્ટ ડેવલપમેન્ટ. એટલે લોકો અહીંયા આગળ વધારે વધારે આ તો ઓછી ચોરીઓ કરે છે. લોકો અત્યારે ચોરીઓ કરે છે પણ ઓછી કરે. આ દુષ્કર્મ કાળ છે એમાં તો ઘેર એક માણસામાં એક માણસ હોય જાતના ચોરીનો વિચાર કરે. જમાતે જ જુદી છે, એકલા જ કાપી જાય. બીજા કઈ પેસેન્જર બધા કઈ કાપી જાય, એટલે એમની નાક વાળા કાપી જાય. એ તો સ્વાભાવિક છે ને, એટલે હિસાબ ચૂકવે છે. તમારું ભાઈ તમારું બધું ક્યાંથી ભાઈ આવ્યું? સત્સંગની વાત પૂછ્યા બધી.